श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 13 ब्रह्मचारी शिष्य ना धर्म। व्यास जी कहे छे, हे महर्षियों, आ प्रमाणे दंड मेखला मृगचर्म वगैरह थी युक्त तथा शोचाचार थी संपन्न ब्रह्मचारी गुरु ना मुख सामे दृष्टि राखवी अने जारे तेओ बोलावे त्यारे तेमनी पासे जईने अध्ययन करू, सदा हाथ जोड़ी राखवा, सदाचार्य ने संयमी बनू, जारे गुरु बेसवानी आज्ञा आपे त्यारे तेमनी सामे बेसू, गुरुनी वातनु श्रवण अने गुरुनी साथे वार्तालाप आ बे कार्य सूता सूता न करवा अने भोजन करता पण नहीं, ते समये न तो उभा रहेवू अने न बीजी तरफ मोढ़ू फेरवू, गुरुनी समीप शिष्यनी पथारी तथा आसन हमेशा नीचा रहेवा जोईए, ज्यां सुधी गुरुनी दृष्टि पड़ती होय त्यां सुधी मनमान्य आसन पर बेसू नहीं, गुरुनुं नाम परोक्षमां पण न लेवू, तेमनुं चालू तेमनुं बोलवू तथा तेमनी चेष्टानुं अनुकरण न करवू, ज्यां गुरु पर लांछन लगाड़वामां आवतुं होय अथवा तेमनी निंदा थती होय त्यां कान बंद करी देवा जोईए अथवा त्यांथी चाल्यां जवुं जोईए, दूर उभा रहीने क्रोधित थईने अथवा स्त्रीनी समीप रहीने गुरुनी पूजा न करवी, गुरुनी वातोनो प्रत्युत्तर न आपवो, जो गुरु पासे ज उभा होय त्यारे पोते बेसी न रहेवू, गुरुने माटे सदा पाणीनो घड़ो दर्भ फूल अने समिधाओ लई आवी दररोज तेमनुं आंगणुं वाळीने तेने लींपी पोतीने स्वच्छ राखवू, गुरुना उपभोगमां आवेली वस्तुओ पर तेमनी पथारी जोड़ा आसन तथा छाया वगैरे पर कदी पग न मूकवो, गुरुने माटे दातण वगैरे लावी आपवो, તેમને પૂછ્યા વિના ક્યાંય ન જવું અને સદા તેમના પ્રિય અને હિતમાં પ્રવૃત્ત રહેવું, ગુરુની સામે કદી પણ લાંબા ન કરવા, પગ ગુરુની સામે કદી પગ લાંબા ન કરવા, તેમની સામે બગાસા ખાવા, હસવું, ગળું કાઢ ગળું ઢાંકવું અને આળસ મરોડી વગેરે હંમેશને માટે છોડી દેવું, સમય અનુસાર ગુરુ પાસે તેઓ સ્વયં જ્યાં સુધી ભણાવવામાં ઉદાસીન ન થઈ જાય અધ્યયન કરવું, ગુરુની પાસે નીચે બેસવું, એકાગ્રતાથી તેમની સેવા કરવી, ગુરુના આસન પથારી અને વાહન પર કદી બેસવું નહીં, ગુરુ જો દોડતા હોય તો તેમની પાછળ પાછળ પોતે પણ દોડવું, તેઓ ચાલતા હોય તો પોતે પણ પાછળ પાછળ ચાલવું, બળદગાડી ઘોડાગાડી ઊંટગાડી મહેલની અટારી દર્ભની ચટાઈ પથ્થરની શિલા તથા નાવ પર ગુરુની સાથે શિષ્ય પણ બેસી શકે છે, શિષ્ય સદા જીતેન્દ્રિય જીતાત્મા ક્રોધ રહિત અને પવિત્ર રહેવું જોઈએ, તેણે હંમેશા મધુર અને હિતકારી વચન બોલવા જોઈએ, ચંદન માળા સ્વાદ શૃંગાર છીપ પ્રાણીઓની હિંસા તેલની માલિશ સુરમો શરબત વગેરે પીણા છત્ર ધારણ કામ લોભ ભય નિદ્રા નાચવું ગાવું બીજાને ધમકાવવું કોઈ પર લાંછન લગાડવું સ્ત્રી સામે જોવું તેનો સ્પર્શ કરવો બીજા પર પ્રહાર કરવો તથા ચાડી ખાવી આ દોષોનો યત્નપૂર્વક પરિત્યાગ કરવો, પાણીથી ભરેલો ઘડો ફૂલ ગોબર માટી અને દર્ભ આ વસ્તુઓનો જરૂર મુજબ સંગ્રહ કરવો તથા અન્નની ભિક્ષા માટે દરરોજ જવું, ઘી મીઠું અને વાસી અન્ન બ્રહ્મચારી માટે વર્જિત છે, તેણે નૃત્ય અને સંગીત વગેરેથી પણ નિષ્પૃહ રહેવું, ન સૂર્યની સામે જુઓ ન દાતણ કરે તેના માટે સ્ત્રીઓ સાથે એકાંતમાં રહેવું અને શુદ્ર વગેરે સાથે વાર્તાલાપ કરવાનો પણ નિષેધ છે, તે ગુરુના ઉચ્છિષ્ટ ઔષધ અને અન્નનો સ્વેચ્છાથી ઉપયોગ ન કરે, બ્રાહ્મણ ગુરુના પરિત્યાગનો વિચાર પણ મનમાં ન લાવે, જો લોભ અને મોહ વસ્તે તેમને ત્યાગ કરે તો પતિત થઈ જાય છે, જેમનાથી લૌકિક વૈદિક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, તે ગુરુદેવને કદી દ્રોહ ન કરો, ગુરુ જો ઘમંડી કર્તવ્ય અકર્તવ્યને ન જાણનારો અને કુમાર્ગ ગામી હોય તો તેનું કુમાર્ગ ગામી હોય તો મનુ મહારાજે તેનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે, ગુરુના ગુરુ સમીપ આવી જાય તો તેમના પ્રત્યે પણ ગુરુ જેવો જ વર્તાવ કરવો જોઈએ, નમસ્કાર કર્યા પછી જ્યારે તે ગુરુ આજ્ઞા આપે ત્યારે આવીને પોતાના ગુરુઓને પ્રણામ કરવા જોઈએ, જે વિદ્યાગુરુ હોય તેમના પ્રત્યે પણ આવો જ વર્તાવ કરવો જોઈએ, જે યોગી હોય જે અધર્મથી રોકનારા અને હિતોના ઉપદેશ કરનારા હોય તેમના પ્રત્યે પણ સદા ગુરુનો ગુરુજનો ચિત્ત વર્તાવ કરવો જોઈએ, ગુરુના પુત્રો ગુરુની પત્ની તથા ગુરુના બંધુ બાંધવોની સાથે પણ પોતાના ગુરુ જેવો જ વર્તાવ કરવો યોગ્ય છે, એનાથી કલ્યાણ થાય છે, બાળક અથવા શિષ્ય યજ્ઞ કર્મમાં માનનીય પુરુષોનો આદર કરવો. જો ગુરુનો પુત્ર પણ અધ્યયન કરાવે તો તે ગુરુ જેવા જ સન્માનનો અધિકારી છે. પરંતુ ગુરુના પુત્રનું શરીર દબાવવું, નવડાવવું, તેમનું ઉચ્છિષ્ટ ભોજન કરવું તથા ચરણ ધોવાનું વગેરે કાર્ય ન કરવું. ગુરુની સ્ત્રીઓમાં જે તેમના જેવા વર્ણની હોય તેમનું ગુરુ જેવું સન્માન કરવું જોઈએ તથા જે સમાન વર્ણની ન હોય તેમનો ઉભા થઈને પ્રણામ વગેરે દ્વારા જ સત્કાર કરવો જોઈએ. ગુરુ પત્નીના શરીર સાથે સંબંધ ધરાવતી સેવા ન કરવી. ગુરુ પત્ની યુવાન હોય તો તેમના ચરણ સ્પર્શ કરીને પ્રણામ ન કરવા જોઈએ. શિષ્ય હું અમુક છું એવું કહીને જમીન પર માથું ટેકવવું જોઈએ. સત્પુરુષોના ધર્મનું નિરંતર સ્મરણ કરનારા શિષ્યને માટે ઉચિત છે કે તે બહારથી આવીને દરરોજ ગુરુ પત્નીના ચરણ સ્પર્શ અને પ્રણામ કરે. માસી, મામી, સાસુ, ફોઈ આ બધા ગુરુ પત્ની સમાન છે, તેથી ગુરુ પત્નીની જેમ તેમનો પણ આદર કરવો જોઈએ. પોતાના મોટા ભાઈઓની સરળ સ્ત્રીઓના દરરોજ ચરણ સ્પર્શ કરવા જોઈએ. પરદેશથી આવ્યા પછી પોતાના કુટુંબી અને સંબંધીઓની બધી શ્રેષ્ઠ સ્ત્રીઓના ચરણોમાં મસ્તક ઝુકાવવું જોઈએ. ફોઈ, માસી તથા મોટી બહેન સાથે માતા જેવો જ વર્તાવ કરવો જોઈએ. જો કે આ બધાથી માતાનો ગૌરવ વિશેષ છે. જે આ પ્રમાણે સદાચારથી સંપન્ન પોતાના મનને વશમાં રાખનાર અને દંભ રહિત શિષ્ય હોય તેને દરરોજ વેદ, ધર્મશાસ્ત્ર અને પુરાણોનું અધ્યયન કરવું જોઈએ. જ્યારે શિષ્ય એક વર્ષ સુધી ગુરુકુળમાં નિવાસ કરી લે અને ત્યાં સુધી ગુરુ તેને જ્ઞાનનો ઉપદેશ ન કરે તો તે પોતાની પાસે રહેનારા શિષ્યના બધા પાપોને હરી લે છે. આચાર્યનો પુત્ર સેવા પરાયણ, જ્ઞાન આપનાર, ધર્માત્મા, પવિત્ર, શક્તિશાળી, અન્ન આપનાર, પાણી પાનાર, સાધુ પુરુષ અને પોતાનો શિષ્ય આ 10 પ્રકારના પુરુષ ધર્મ અનુસાર ભણાવવા યોગ્ય છે. આચાર્ય પુત્ર શુશ્રુષાજ્ઞાનર્દો, ધાર્મિક શુચિ, શક્તો અન્નદો અંબુદ, સાધુ સ્વાધ્યાય 10 ધર્મત. 53મા અધ્યાયનો 40મો શ્લોક. કૃતજ્ઞ, દ્રોહ રહિત, મેઘાવી એટલે બુદ્ધિમાન, ગુરુ બનાવનાર, વિશ્વાસ પાત્ર અને પ્રિય આ 6 પ્રકારના દ્વિજ વિધિપૂર્વક અધ્યયન કરાવવાને યોગ્ય છે. શિષ્ય આચમન કરીને સંયમી થઈને ઉત્તરાભિમુખ બેસીને દરરોજ સ્વાધ્યાય કરવો. ગુરુના ચરણોમાં પ્રણામ કરીને તેમનું મુખ જોતા રહેવું. જ્યારે ગુરુ કહે સૌમ્ય આવો ભણો ત્યારે તેમની પાસે જઈને ભણે, અને જ્યારે તેઓ કહે કે હવે પાઠ બંધ કરવો જોઈએ ત્યારે પાઠ બંધ કરી દે. અગ્નિની સામે પૂર્વ વગેરે દિશાઓમાં દર્ભ બિછાવીને તેની ઉપાસના કરે. 3 પ્રાણાયામોથી પવિત્ર થઈને બ્રહ્મચારી ઓમકારના જપનો અધિકારી થાય છે. હે બ્રાહ્મણ, વિપ્રય અધ્યયનના આદિ અને અંતમાં પણ વિધિપૂર્વક પ્રણવના જપ કરવા જોઈએ. દરરોજ પ્રથમ વેદને અંજલિ આપીને તેનું અધ્યયન કરાવવું જોઈએ. વેદ સંપૂર્ણ પ્રાણીઓના સનાતન નેત્ર છે, તેથી દરરોજ વેદોનું અધ્યયન કરવું, અન્યથા તે બ્રાહ્મણત્વથી ચ્યુત થઈ જાય છે. જે નિત્ય ઋગ્વેદનું અધ્યયન કરે છે તે દૂધની આહુતિઓથી, જે યજુર્વેદના પાઠ કરે છે તે દહીંથી, જે સામવેદનું અધ્યયન કરે છે તે ઘીની આહુતિઓથી, તથા જે અથર્વવેદના પાઠ કરે છે તે સદા મધથી દેવતાઓને તૃપ્ત કરે છે. તે દેવતાઓની સમીપ નિયમપૂર્વક નિત્ય કર્મનો આશ્રય લઈને વનમાં જઈને એકાગ્રતાથી ગાયત્રીના જપ કરવા જોઈએ. દરરોજ વધારેમાં વધારે 1000, મધ્યમ સ્થિતિમાં 100 અથવા ઓછામાં ઓછા 10-12 ગાયત્રીના જપ કરવા જોઈએ. આ જપ યજ્ઞ કહેવાય છે. ભગવાને ગાયત્રી અને વેદોને ત્રાજવા પર મૂકીને તોલ્યા હતા. એક બાજુ ચારે વેદ હતા અને એક બાજુ માત્ર ગાયત્રી મંત્ર. બંનેનું પલડું બરાબર રહ્યું. ગાયત્રીમ ચૈવ વેદાંશ્વ વેદાશ્વ તુલ્યાતો તોલય પ્રભુ એકત સ્વરૂતરો તુરો વેદા ગાયત્રી ચ તથેક્તઃ. 53મા અધ્યાયનો 52મો શ્લોક. દ્વિજે પ્રથમ એકાગ્રતા પૂર્વક ઓમકારના અને પછી વ્યાહતીઓનું ઉચ્ચારણ કરીને ગાયત્રીનું ઉચ્ચારણ કરવું. પૂર્વકલ્પમાં ભૂ, ભુવ અને સ્વ આ 3 સનાતન મહા વ્યાહત્યો ઉત્પન્ન થઈ, જે સર્વ પ્રકારના અમંગળનો નાશ કરનારી છે. આ 3 વ્યાહત્યો ક્રમશઃ પ્રધાન પુરુષ અને કાળનો, વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવજીનું તથા સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું પ્રતિક માનવામાં આવી છે. પ્રથમ ઓમ, ત્યાર પછી બ્રહ્મ, ત્યાર પછી તથા ત્યાર પછી ગાયત્રી મંત્ર, આ બધાને જોડીને આ મહાયોગ નામનો મંત્ર બને છે, જે સારનો પણ સાર છે, જે બ્રહ્મચારી દરરોજ આ વેદ માતા ગાયત્રીનો અર્થ સમજીને જપ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ગાયત્રી વેદોની જનની છે. ગાયત્રી સંપૂર્ણ સંસારને પવિત્ર કરવા વાળી છે. ગાયત્રીથી વધીને બીજો કોઈ જપવા યોગ્ય મંત્ર નથી. આ જાણીને મનુષ્ય મુક્ત થઈ જાય છે. ઓમકારસ્તત પરમ બ્રહ્મ સાવિત્રી સાતદુત્તરમ એસ મંત્રો મહાયોગ સારાત સાર ઉદાહૃત યોગ ધી યો અધીતે અહન્ય હન્યતામ ગાયત્રીમ વેદ માતરમ વિજ્ઞાયાર્થમ બ્રહ્મચારી સયાતિ પરમામ ગતિમ ગાયત્રી વેદ જનની ગાયત્રી લોક પાવની ગાયત્ર્યા ગાયત્ર્યા ન પરમ જપમે જપમે તદ્દૃગ્નાય મુચ્યતે. 53મા અધ્યાયના 56-68 શ્લોક સંખ્યા. હે દ્વિજવરો, અષાઢ શ્રાવણ અથવા ભાદ્રપદની પૂર્ણિમાએ વેદોનો ઉપાકર્મ અર્થાત વેદોનો સ્વાધ્યાય પ્રારંભ કરવામાં આવે છે. જ્યાં સુધી સૂર્ય દક્ષિણાયનના માર્ગ પર ચાલે છે ત્યાં સુધી અર્થાત 4.5 મહિના સુધી દરરોજ પવિત્ર સ્થાનમાં બેસીને બ્રહ્મચારી એકાગ્રતા પૂર્વક વેદોનો અભ્યાસ કરે, વેદોનો સ્વાધ્યાય કરે. ત્યાર પછી દ્વિજ પુષ્ય નક્ષત્રમાં ઘરની બહાર જઈને વેદોનો ઉત્સર્ગ સ્વાધ્યાયની સમાપ્તિ કરે. શુક્લ પક્ષમાં પ્રાતઃ કાળ અને કૃષ્ણ પક્ષમાં સંધ્યા કાળના સમયે વેદોનો સ્વાધ્યાય કરવો જોઈએ. વેદોનું અધ્યયન, અધ્યાપન, પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવા વાળા પુરુષે નીચે લખેલા અનધ્યાયોના સમયે સદા અધ્યયન કરવું ન જોઈએ. જો રાત્રિમાં એવી જોરની હવા ચાલે જેનો અવાજ કાનોમાં ગુંજી ઉઠે તથા દિવસે ધૂળ સહિત આંધી શરૂ થાય તો અનધ્યાય થાય છે. જો વીજળીના ચમકારા, મેઘોની ગર્જના, વૃષ્ટિ તથા મહાન ઉલ્કાપાત થાય તો પ્રજાપતિ મનુએ કસમયનો અનધ્યાય કહ્યો છે. આવા અવસરો પર તે સમયથી લઈને બીજા દિવસે તે જ સમય સુધી અધ્યયન રોકી દેવું જોઈએ. જો અગ્નિહોત્ર માટે અગ્નિ પ્રજ્વલિત કર્યા પછી આવા ઉત્પાતો જણાય તો વર્ષા ઋતુમાં અનધ્યાય સમજવું જોઈએ તથા વર્ષા ઋતુથી જુદી જુદી ઋતુમાં જો વાદળ દેખાઈ પણ જાય તો અધ્યયન રોકી દેવું જોઈએ. વર્ષા ઋતુમાં અને તેનાથી ભિન્ન સમયમાં પણ જો ઉત્પાત સૂચક અવાજ, ભૂકંપ, ચંદ્ર સૂર્યાદિ જ્યોતિર્મય ગ્રહોના ઉપદ્રવ થાય તો તે સમયથી લઈને બીજા દિવસે તે જ સમય સુધી અનધ્યાય સમજવો જોઈએ. જો પ્રાતઃ કાળે હોમાગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે વીજળીનો ગડગડાટ અને મેઘ ગર્જના સંભળાય તો સજ્જ્યોતિ અનધ્યાય થાય છે. અર્થાત જ્યોતિ સૂર્ય હોય ત્યાં સુધી અધ્યયન બંધ રહે છે. એ જ પ્રમાણે રાત્રે પણ અગ્નિ પ્રજ્વલિત થયા પછી જો અવાજ ઉત્પાદ થાય તો દિવસની જેમ જ સજ્જ્યોતિ તારાઓ દેખાય ત્યાં સુધી અનધ્યાય માનવામાં આવે છે. ધર્મની નિપુણતા ઈચ્છતા પુરુષોને માટે ગામો, નગરો તથા દુર્ગંધપૂર્ણ સ્થાનોમાં સદા અનધ્યાય હોય છે. ગામમાં મૃત શરીર પડ્યું રહ્યું હોય, નજીકમાં શુદ્ર હોય, રોવાનો અવાજ કાનોમાં પડવાથી તથા લોકોની ભારે ભીડ હોય તો પણ સદા અનધ્યાય હોય છે. જળમાં અડધી રાત્રિના સમયે મળમૂત્રનો ત્યાગ કરતા સમયે, એઠું મોઢું હોય ત્યારે તથા શ્રાદ્ધનું ભોજન કરી લીધા પછી મનમાં પણ વેદોનું ચિંતન ન કરવું જોઈએ. વિદ્વાન બ્રાહ્મણ એકોદૃષ્ટ શ્રાદ્ધનું નિમંત્રણ લઈને 3 દિવસ સુધી વેદોનું અધ્યયન ન કરે. રાજાને ત્યાં જન્મનું સૂતક હોય અથવા ગ્રહણનું સૂતક હોય તો પણ 3 દિવસ સુધી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવું નહીં. એકોદૃષ્ટમાં સામેલ થનારા વિદ્વાન બ્રાહ્મણના શરીરમાં જ્યાં સુધી શ્રાદ્ધના ચંદ્રની સુગંધને લેપ રહે ત્યાં સુધી તેને વેદ મંત્રનું ઉચ્ચારણ કરવું નહીં. સુતા સુતા પગ પહોળા કરીને, ઘૂંટણો વાળીને તથા શુદ્રના ઘરનું શ્રાદ્ધનું ભોજન કરીને વેદાધ્યન કરવું નહીં. ધુમ્મસ હોય ત્યારે બાણનો અવાજ થતા બંને સંધ્યાઓના સમયે અમાસ, 14 પૂનમ તથા 8મના દિવસે પણ વેદાધ્યન કરવું નહીં. વેદોના ઉપાકર્મના પહેલા અને ઉત્સર્ગ પછી 3 રાત્રિ સુધી અનધ્યાય માનવામાં આવે છે. અષ્ટકા તિથિ એક દિવસ રાત તથા ઋતુના અંતની રાત્રિઓમાં રાત ભર અધ્યયન નિષિદ્ધ છે. માગસર પોષ અને માઘ માસના કૃષ્ણ પક્ષમાં જે અષ્ટમી તિથિઓ આવે છે તેને વિદ્વાનોએ ત્રણ અષ્ટકાઓના નામે કહી છે. બહેડા, સેમલ, મહુડો, કંચના કચનાર એટલે એક વૃક્ષ અને કેથ એટલે કોઠું, આ વૃક્ષોની છાયામાં કદી વેદાધ્યન કરવું નહીં. પોતાના સહપાઠી અથવા સાથે રહેનારા બ્રહ્મચારી અથવા આચાર્યનું મૃત્યુ થઈ જવાથી ત્રણ રાત્રિનો અધ્યાય માનવામાં આવે છે. આવા અવસર વેદપાઠી બ્રાહ્મણોને માટે છિદ્ર રૂપ છે, તેથી અનધ્યાય કહેવામાં આવ્યો છે. આમાં અધ્યયન કરવાથી રાક્ષસો હિંસા કરે છે, તેથી આ અનધ્યાયોનો ત્યાગ કરી દેવો જોઈએ. નિત્ય કર્મમાં અનધ્યાય થતો નથી, સંધ્યોપાસના પણ બરાબર થતી રહે છે. ઉપાકર્મમાં, ઉત્સર્ગમાં, હોમના અંતમાં તથા અષ્ટકાની આદિ તિથિઓમાં આંધી આવે તો પણ સ્વાધ્યાય કરવો જોઈએ. વેદાંગો, ઇતિહાસ, પુરાણો તથા અન્ય ધર્મશાસ્ત્રો માટે પણ અનધ્યાય નથી. આ બધાને અનધ્યાયની શ્રેણીથી અલગ સમજવા જોઈએ. આ મેં બ્રહ્મચારીના ધર્મનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ શુદ્ધ અંત કરવાવાળા ઋષિઓની સામે આ ધર્મનું પ્રતિપાદન કર્યું હતું. જે દ્વિજ વેદનું અધ્યયન ન કરીને બીજા શાસ્ત્રોમાં પરિશ્રમ કરે છે તે મૂર્ખ અને વેદબાહ્ય મનાય છે. દ્વિજાતિઓએ તેની સાથે વાત કરવી નહીં. દ્વિજોએ માત્ર વેદોના મંત્ર પાઠથી જ સંતોષ કરવો નહીં. જે માત્ર પાઠમાં જ લાગેલો રહે છે તે કીચડમાં ફસાયેલી ગાયની જેમ કષ્ટ ભોગવે છે. જે વિધિપૂર્વક વેદનું અધ્યયન કરીને તેના અર્થનો વિચાર કરતો નથી તે મૂર્ખ અને શુદ્ર જેવો છે, તે સુપાત્ર હોતો નથી. યો અન્યત્ર કૃતે યત્ન મનધિત્ય શ્રુતિમ દ્વિજઃ સ સમુડ્ડો ન સંભાષ્યો વેદ બાહ્યો દ્વિજાતિ ભીહિ ન વેદ પાઠ મંત્રેણ સંતુષ્ટો વૈવ ભવેત દ્વિજઃ પાઢ માત્રા વસનસ્તુ પંકે ગૌરિવ સીદતિ યો અધિત્ય વિધિ વેદવમ વેદવદમ વેદાર્થમ ન વિચારયેત સ સમુડ્ડઃ શુદ્ર કલ્પઃ પાત્રતામ ન પ્રપદ્યે પ્રપદ્યતે. 53મા અધ્યાયના 84 થી 86 શ્લોક સંખ્યા. જો કોઈ હંમેશને માટે ગુરુકુળમાં રહેવા ઈચ્છે તો સદા ઉદ્યત રહીને શરીર છૂટે ત્યાં સુધી ગુરુની સેવા કરતો રહે. વનમાં જઈને વિધિવત અગ્નિમાં હોમ કરે તથા બ્રહ્મનિષ્ઠ અને એકાગ્ર ચિત્ત થઈને સદા સ્વાધ્યાય કરતો રહે. તે ભિક્ષાના અન્ન પર નિર્ભર રહીને યોગ યુક્ત થઈને સદા ગાયત્રીના જપ અને સતરુદ્રીય તથા વિશિષ્ટતા ઉપનિષદોનો અભ્યાસ કરતો રહે. વેદાધ્યયનના વિષયમાં જે આ પરમ પ્રાચીન વિધિ છે તેનું સારી પેઠે મેં વર્ણન કર્યું છે. પૂર્વ કાળમાં શ્રેષ્ઠ મહર્ષિઓના પૂછવાથી દિવ્ય શક્તિ સંપન્ન સ્વયંભૂ મનુએ આનું પ્રતિપાદન કર્યું હતું. અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી રામ કૃષ્ણ ભગવાન કી જય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.